ભગવતી તમે સહુ મળી સુણો અદેવાનો ઉપાય વૈર જેને નથી વિસર્યું છે શત્રુતા શ્રી હરિ માયા દેવાસુર સંગ્રામ માહી હરે સહાય થી મુવા દેવ તેણે કરી હરી હરી જાણી તત્પર થયા તત કેવ વળી દ્વાપર કળીની સંધે આપે હણ્યા હરિએ અસંત જે પશુ પંખી અજગર નર માર્યા તા સંતાઈ અનંત જેને શ્રી કૃષ્ણે હાથે હણ્યા તે તો પામ્યા પદ નિર્વાણ પણ જીયા તિયા જો તે મુવા તે સર્વે થયા સુરાણ અતિ વિષય વાસના વાળા વૈર કૃષ્ણ સાથે વાળવા અસદગતિ પામી અવતર્યા દૈત્ય હજારે હજાર હવા અસુર વૈરિયા ગલ્યા આવ્યા ભગ ભર્યા અદેવતી ધર્મ હરિનો જન્મ જાણી પીડા કરવા છે મતી દેવ દાનવ દૈત્ય દુષ્ટ યક્ષ રાક્ષસ જે કેવાય વૈર વાળવા વેશ બદલી રહ્યા ત્રણ સ્થળ ને માયા પામી શૈવી ને વૈષ્ણવી ધનુજે દીક્ષા લીધી કઈ ધર્મનો અતિ દ્વેષ કરવા સાધુ સરી ખાતયા સહી કેટલેક ધર્યા તન દ્વિજમાં કેટલાક રાજા માર્યા કેટલાક વસિયા વૈશ્યમાં કેટલાક શૂદ્ર માથયા ત્યાગી વૈરાગી તપસ્વી કુંડ ઢૂંઢ ને કબીરિયા તીર ફકીર પંડિત માં ધનુજ દેહ ધરી રહ્યા અધિપતિ એ માથઈ શિષ્ય શાખા બહોળા કર્યા નિશંક થઈ નર નારકી અધર્મને અતિ આચર્યા કુશલી સ્વૈરિણી કામિની બળી બગાસે નારી નિસરી એવા અસુર નર જે હતે બેઠા એ ત્રણે અનેવરી જેવા અદેવ નર અભાગી તેવી પત્નીઓ તેને મળી ધર્મનો અતિ દ્વેષ કરવા વડો આગ્રહ માંડ્યો વળી કહે દેવ પિતૃના શ્રાદ્ધમાં મધ્ય માંસ જેવું કઈ નથી જો ઈચ્છો અચિર ફળ પામવા તો પૂજજો સહુ એ હતી જિજ્ઞાસુ જીવ જગતમાં દૈવી સર્ગના જે હતા તેને એવો ઉપદેશ આપી પાપીએ કર્યા પાપ કરતા ધર્મની ઓટ લઈ અધર્મી ધીર વિધન નારી હરે શાસ્ત્ર ના અર્થ ફેરવી પ્રેરે જેમ પોતે કરે કહે વેદ માં એહ ભેદ છે પશુ મારી કરવો જગાનને વામ વારુણી સંગ વિના નહીં પામો આત્મ દર્શન ને. પોતાના ઈષ્ટ દેવ મંદિર માં દિયે પરત્રિય ઋતુ દાન જો, એહ તુલ્ય કોઈ પુણ્ય નહીં, એહ મોટો ઉપકાર માનજો. એવી રીતે અસુર નર ધર્મનું ખંડન કરે, વૈર છે જેને કૃષ્ણ શું એવે આદરે અહો નિષ્ફરે. વળી વર્ણાશ્રમ મારહી અસુર કરે છે અસુરપણું, શત્રુ ભાવ શ્રી કૃષ્ણ સાથે વૈર વાવરે છે અતિ ઘણું. દ્વિજ કુળે જેણે તન ધર્યા તે મકર માત્મ્ય કહે કથી, મધ્ય માંસ મૈથુન જેવું કલ્યાણ અર્થે કોઈ નથી. કહે વેદ માં એહ ભેદ છે, વળી ભ્રષ્ટ ભક્તિ છે ભલી, પણ સમજું એમ જાણે જે આવણ શી ગયા વાટલી. ઉત્તમ માધ્યમ માને અજ્ઞાની, પણ આત્મા તો એક છે, તેમાં વર્ણાશ્રમ વિધિ એ જ મોટો અવિવેક છે. એવો અસુર ઉપદેશ આપી, કાપી પાપી જડ ધર્મની, આપી મતી અવળી હતી વાટ બતાવી કુકર્મની. વળી અસુર અવતર્યા ક્ષત્રિ કુળ માહી ખરા, દ્વેષી જે હછે ધર્મ ના તેણે પાપી કર્યા નારી નરા. નરપતિ કુમતી અતિ પર પતિ ને પરાણે હરે, પ્રજા પીડે પાપી અતિ નદી પાર કા ઘર માં કરે. વિના વાકે વાક દઈને પ્રજાને પીડે ઘણું, પ્રપંચ કરે ધન હરે એમ કરે વિત આપણું. સબળ નિર્બળ ન્યાયમાં અધર્મને આગળ કરે, લાચ લઈ દોષ દઈ ન્યાય નો અન્યાય કરે. વેદ શાસ્ત્ર સંતની વળી કુળ મર્યાદા નહી રતી, સત્યવાદી સંત દેખી અંતર માદા જે અતિ. પાપ કરતા ધન હરતા રમતા પર નારી સંગે, કપટી લંપટી કુડા બોલા ભૂય વારતા એવા સંગે. પ્રભુપણું પોતામાં પરઠી કૃષ્ણ સમ કીર્તિ ગમે, રમણી ને કહે રાધિકા રસિયા થઈ પોતે રમે. હેમ અદેવ અરીપણું પ્રગટ પાળે પ્રસિદ્ધ શું, ધર્મ ભક્તિ કૃષ્ણ સાથે વૈર જેને બહુવિધ શું. વળી વૈશ્ય જાતિમાં અસુર જન જે અવતર્યા, વિશ્વાસઘાતી લખે પાતી ઉડ કપટ દગે ભર્યા. છળ કળ ને છે તરવું દેશ ભાષાની જાણે કળા, ધર્મ માં નહીં ઢૂંકડા અધર્મ કર સ્વર્ગમાં સંતાઈ રહ્યા, દૈત્ય દાનવ દાગે ભર્યા, કૃષ્ણ શું કલેશ કરવા કંઈક એમાં અવતર્યા. અતિ પાપી વંસ સુરાપી મારે પશુવન ગામના, કર સુકર કુકર કપી કરી ચકાસમ કામના. જેવા એ વર્ણ તેવા જ આશ્રમ, પાપી ના પાપી ગુરુ, અધર્મ ને મહાધર્મ માન્યો, વાત એની હું શું કરું. બ્રહ્મચારી ભંગી નવલ રંગી સંગી ધન નારી તડા, પંચ કેશે ફરે વિદેશે જીવે પ્યાલા મધ્યના ઘણા. ગૃહી અતિ નિર્દય થઈ અભ્યાગતનું અપમાન કરે, અનન આપે સામું સંતાપે, પેટ કુટુંબનું પોતે ભરે. માન પ્રસ્થ વિશ્વ માહી ધર્મ કોઈ ધરતું નથી, અતિ કામી લુણ હરામી પાપી પર ધારા પતિ. થઈ સંન્યાસી ફરે ઉદાસી, વ્યાસી પૈસા નાર્યના, કરી કાશાયાંબર સુંદર અંગે હૈયે ભર્યા હિંગાર્યના. મતી મેલી અતિ ફેલી શેલી ભૂંશી સિદ્ધ થયા, ધર્મહીણા બુદ્ધિ ક્ષીણા દિલ માના માણે દયા. પંથ કડી કાળ માં બગડેલ મત બોળા થયા, ઢુંડ ઢુંડ ને જુલાહ જેવા ઉમતી મતી ગ્રહી રહ્યા. વેદ વિપ્ર સંત શાસ્ત્ર માને નહીં મૂઢ મતી, અવતાર સર્વે કહે ઓરા પોતાનું આગુમતી. પ્રભુનો પરતાપ મૂકી કર્મના ગુણ ગાય છે, અનેક જીવ કરી આગળે વળી જમપુરીએ જાય છે. સુંદર નારી જોઈ સારી વાત માલઈ વશ કરે, વિધવા શું વિહાર કરતા મૂર્ખ મન મન વ્યડરે. અતિ પાપી પલ સુરાપી ગર્ભ ગાળે વળી નારના, જેવા જગમાં સાધુ કહાવે તે શબ્દ ઘાતર વારના. અંતર ખોટા બાહેર મોટા અધર્મ રહ્યા જરી, એવે સાધુ નામને ખોટ્ય મોટી દીધી ખરી. નામ વૈરાગી વૈરાગ્ય નહીં વાટે ઘાટે વસ્યા જઈ, ગુરુ થઈ દંભ ફૂંક દઈ એમ જીવ ઠગ્યા કઈ. માયા પ્રપંચ દંભમાં માયા શિષ્યની લેવા સઈ, આશા તૃષ્ણ અતિ ગણી કામ ક્રોધ ઘટમાં કઈ. ખબરદાર ખાન પાન માં દામ વામ ના ભૂખ્યા ભમે, જેવા અસુર ગુરુ થઈ ધર્મ ને અહોની સદમે. ભામિનીઓ ને ભાવતી વળી ભક્ત ભક્તિ આદરે ખેલ ઉત્સવ ઓસર મેળા ભેળા થઈ ભૂંડાઈ કરે ભક્તિ નામે ભ્રષ્ટ વાળો આચરણ એ અસુર તણા નર નારી વિકાર વિના ગોત તના માડે ગણા ભગવંતા નર અતિ ગણા માત પિતા ગુરુ ના ઘાત કી કર્મી કામી હરામી કહીએ મહાપંચ પાત કી બેન બેટી માસી માતા અનુજ વધુ સુત પ્રિયા ગોત્ર નારી નવ્યગણે આ દેવ જગમાં એવા થયા રાત તાત કખો મામો કામે જુવે સુત કામિની દેવી કુલટા કરી અસુરે ભાવ માં બહુ ભામિની વિધવા નારી અપાર કામી નર વિના નવ્ય રહી શકે વર્ષે વર્ષે ગર્ભ ગાળે બીએ નહીં પાપ થકે એમ અસુર ઉપદેશ થી નર નારી નિયમ માન રહ્યા અન્યો અન્ય એ બે ભર્યા સર્વે જન સરખા થયા ભલું કુળ બ્રાહ્મણ તણું જેમાં સદ ગ્રંથાયતિ નિર્મળા તેમાં અસુર અવતરી કર્યા ગ્રંથ અર્થ અવળા ધૂળુ કુળ રાજા તણુ જેમાં ભક્ત બહુ હરિના થયા તેમાં દૈત્ય પ્રકટીને અધર્મ સર્વે રાખી રહ્યા પુષ્ટિ કરવા પાપની નવા ગ્રંથ નિપજાવ્યા સંસ્કૃત પ્રાકૃત શબ્દે જીવ બહુ ભરમાવ્યા એવે પાપે કરી પૃથ્વી વારંવાર કંપે વળી સત્ય ધર્મ તીર્થ દેવતા પામ્યા પીડા સહુમણી પડે દુકાળ બહુ દામિની ચાલે વાયુ વેગે વૃક્ષ પડે એવા ઉપદ્રવ આતિશે પ્રાણધારી સાહુને નડે અતિ પીડા અધર્મથી ચરાચર સહુ પામિયા ત્યારે ભક્તિ ધર્મ ઋષિ પ્રગટ્યા કરી દયા ત્યારે ભક્તિ ધર્મ ઋષિ પ્રગટ્યા કરી દયા ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે અસુર ઉદ્ભવ નામે નવમું પ્રકરણમ સહજાનંદ સ્વામી મહારાજની જય.